આખી રાત ઉજાગર કરી સાથે સાથે કરીએ લાગણ એવું નહીં કે તમે ઉજાગર કરો, એમ નહીં કે તમે અમારી ચિંતા કરો. આ તો આપડે જોઈ છે ને બધી કોઈ દાદી એ કરે છે કે બધા તને મળી દી કે વૈરાગ આવ્યો લાગે પડ્યું નઈ તારે સરવણી કરે છે અને ખાટલા માં બધું મૂકે છે, આપણને મળે ખરું કે છે પણ આપડા લોકો એ શું વિચાર કરેલો કે મનુષ્ય નો સ્વભાવ એવો છે કે ગમે એટલું હોય તો કશું કોઈને આપવાનું સારું એવું નથી, બનતું નથી. એટલે આ બોને કઈક ધર્માદા કરે, આ બોને મારા બાપ ને પહોંચે એ ધર્માદા કરે એટલે ત્યારે છોકરો બધા એના બાપ ને નોંધ કરે, એનો છોકરો એના બાપ ને નોંધ કરે, બધા ને ધર્માદા આવું થાય છે. આવું આને સમજે કોણ પટ્ટી પકડ્યા છો આમ કરીને આપડે સીધું પકડીએ શું ભોગવું, તમે હવે સીધું નહીં પકડેવા લો એટલે બાપ નું હરા ધરા હોય કે છે. આજે અહંકાર બ્રાહ્મણો ફેલાયેલો ને, આ બધો જે અહંકાર છે તે બ્રાહ્મણો એ ફેલાયેલો ને. ના કેવાય આવું તો કહ્યું તમે તમારા વગર તમને ગમતું નથી એવું કેવું બધું ગવાય નઈ કે તો ગાવાનું વાંધો નથી બોલાય નઈ આપડે કે છે કે અમે ઘર માંથી આવે સત્યુગ દ્વાપર ત્રેતા ને કળિયુગ આ બધા કાળ છે, યુગ કે બધા સાચું કે બધું ખોટું છે, આ બધા યુગો છે તે સાચા કે ખોટા? એમ જેટલો આ દિવસ ને રાત સાચી છે ખોટી? સાચી. શિયાળો ઉનાળા તમારું સાચું છે? એટલું જ સાચું છે. જો આ સાચું છે તો એટલું જ સાચું છે. આ તમને રોજનું તમને વર રહ્યા એક પાંચ વર રહ્યા હતા પણ ખબર પડે કે શિયાળો ઉનાળો સાચું છે એવું આ છે તે બધું સાચું છે તદ્દન, પણ એ તમને યાદ ના રહે. એ તો બહુ વખત યાદ તો ના રહે પણ આપણે અત્યારે નામ સાંભળ્યું છે ને, આપડે અત્યારે તો નામ જ સાંભળીએ છીએ ને આપણે યાદ ના રહે. ના તમે સતયુગ માં હતા, દ્વાપર માં હતા, ત્રેતા માં તમે હતા, પણ ત્યાં તીર્થે બે ભાન પડે બરોબર બે ભાન મારે ધર્મ. આ યુગ ને મહાયુગ કયો સારો યુગ કયો? આ ચારે યુગ માં સારો યુગ કયો? સારો કળિયુગ. આપણા જે પુરાણા બધા છે ને સારો કળિયુગ કે બરોબર છે ખરાબ કઈ દ્રષ્ટિએ છે કે લોકો ને જે સત્યુગ માં સુખ હતું ને એવું સુખ એટલે શું કે દ્વૈતી વસ્તુઓ કોઈ બૂમ પડે નહીં, વસ્તુઓ બધી ઘેર બેઠા આવ્યા કરે યાદ જ ના કરવી પડે. કેવું ઘર બેઠા આવ્યા કરે ઘણું ચોખા કશું યાદ જ ના કરવું. આ તો બધું એ ખોડલો કંટ્રોલ આવ્યો એ ફળ મારે આખો દાવો ઘાસેલો કંટ્રોલ ફળ કંટ્રોલ બધું અમારે અમ જ ચિત્ત હતું. ના દાદા એ તો છે ને હા આપણી માનવતાનું માનવાનું ભૂલ ના તેથી વૈરાગ આવે, વૈરાગ આવે તારે ભગવાન ન પડે. ઠાકોરભાઈ તમારું ભૂલ્યું. ભવસ્થિતિ પરિપાક થયા વિના કોઈને મુક્તિ જાવે. હા, એ સાચી વાત. જ્યાં સુધી ભવસ્થિતિનો પરિપાક ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. તો પણ તેવું માની લેવાનું નહીં, એ તો જાણવા માટે કહ્યું છે. વર્તમાન નહીં રાખવાનું. શું કહ્યું? વર્તમાન નહીં રાખવાનું, એ જાણવા માટે કહ્યું છે. તો પછી તો એ વર્તનમાં એવું રાખે તો મોક્ષ જ ના જાય કે અરે પણ. તમે સમજો ને, એ જાણવા માટે કે ભાઈ તમારા મનમાં એમ થાય કે આટલું આટલું બધું કરવા છતાં ક્યાં બધું થતું નથી, પણ એનો કાળ પાક છે એટલે જવાશે, પણ તમારે પ્રયત્ન કરવાનો, પુરસાદ ચાલુ રાખવાનો, એ જાણવા માટે છે. તેને અમલમાં ના લેવાય ભવસ્થિતિ પરિપાક થયા વિના. સમજ પડે ને, એ મનમાં સમજી રાખવાનું કે પુરસાદ પણ કર્યા કરો, પરિપાક થઈ શકતા રહેવા છે, પણ પુરસાદ આ ભવસ્થિતિ પરિપાક થયા વગર બોલો તેનો અર્થ જ નહીં ને. સમજાયું? સમજાયું આપને? બીજી વાત કહો. મન વચન કાયાની શુદ્ધિ, જયારે જયારે ભગવાન ની ભક્તિ કરવા બે છે, એ જ વખતે મન વચન કાયા ની જે શુદ્ધિ છે, એ જયારે જયારે ભગવાન ની ભક્તિ કરવા બેસીએ છીએ ત્યારે જ ખરાબ વિચાર આવે છે. ત્યારે જ ખરાબ વિચાર આવે છે. તે જ વખતે ખરાબ વિચાર આવે છે. હા, તે જ વખતે ખરાબ આવે છે, નહીં તો સારા આવે છે. હા, પછી કશું નહીં. એક મિનિટ જ્યાં લોગસ નો કાઉસ્ટક કરવા બેઠા કે ત્યાં જ ખરાબ વિચાર. લોગસ કાઉસ્ટક કરવા બેસીએ કે ત્યાં જ આવા ખરાબ વિચાર આવે. ના, નહીં તો પછી કઈ નઈ. કોઈ નોવેલ વાંચીએ તો બસ આપણું પણ એમાં સ્થિર થઈ જાય. નોવેલ વાંચ્યા તો સ્થિર થાય ને. નોવેલ એટલે શું? લપસવું. હાજી, લપસવામાં સ્થિર જ હોય, ઉપર ચડવામાં જરા સ્થિર થાય. બરાબર સમજાય છે ને? હાજી. અને ઉપર નું શાસ્ત્ર વાંચો નહીં, ભય સ્થિર થાય. શું થાય? બરાબર, તમે સમજો ને. હા, શાસ્ત્ર વાંચો તો સ્થિર થાય, પણ શાસ્ત્ર એ પુરુષાર્થ નથી. પુરસાદ તો તમે ધ્યાન કરવા બેસો અને સામાયિક કરવા બેસો, એ પુરસાદ છે. તો પુરસાદ ક્યારે કહેવાય છે કે બીજાના અડપલા હોવા છતાં પણ તમે અડપલા વગર રહી શકો. તો એટલે ઉપાધિમાં સમાધિ રહે એમ પુરસાદ કહેવાય. સમાધિનું સમાધિ કૂતરા નહીં રહે છે. કૂતરાને બે બે પૂરીઓ મળી હતા કે રાત નહીં રાતે સમાધિ છે ને. સમજ ભાઈ, ઉપાધિ માં સમાધિ રે એ પુરસાદ. ભગવાન વિતરાગો નો પુરસાદ કોને કહેવાય? ઉપાધિ ની સમાધિ રે. સમજ પડી? જૈન છો? હા હા, હું પેલા હરિભાઈ જાય તો હરિભાઈ દેશે ને ત્યાં મારી જવાની દુકાન હતી. રમણલાલ મારું નામ. રમણલાલ. શું નામ તમારું? રમણલાલ. રમણલાલ, રમણલાલ. અટકતું હતી? હા, બરાબર. અહીં રહો છો? હા, કોઠીપોળ માં. બાલુભાઈ છે. રમણભાઈ. આમ અત્યારે ઓળખાય નઈ, આમ દાડે હોય ને અત્યારે ઓળખાય. મોડા પણ અત્યારે બરોબર આકૃતિ દેખાય ને. આમ તમે આમ પડી ગયો ને, અજવાળું પડે નઈ. રમણભાઈ ના હવે બરોબર સમજાય. બીજી કઈ વાતચીત પૂછજો, બધું પૂછાય. બધું મોક્ષ જવાની ઈચ્છા થાય છે? મોક્ષ જવાની ઈચ્છા થાય છે? મોક્ષ જવાની ઈચ્છા થાય છે? કોને ના થાય સાહેબ? કોને ના થાય? કોને ના થાય? અહીંયા આગળ લેવાનું, કાલે મોક્ષ આપવું થયા. કોણ આવ્યું? હું આવીશ સાહેબ, આપણી પાસે આવીશ. આવીશ કે આપણી પાસે? હું આપણી પાસે આવીશ. આવો આવો આવો. પણ તેનો અર્થ એવો નથી કે આપણે નિરાંતે પાક્ષતા ડરાશે. એનો અર્થ એવો કરવો એવું નથી. શું? એ જાળી રાખવાનું જ્ઞાન. શું કરવાનું? મનમાં જાણવાનું, પુરસાદ કર્યા કરવાનું. દેરાસર વેરાસર જે બધું દેરાસર જાવ છે ને, રોજ પૂજા કરવા જવાનું. રોજ જવાનું જ, રોજ કરવાનું, સામાયિક કરવાનું, બધું કરવાનું. વ્યાખ્યા ચિંતા મટી ગઈ? ચિંતા બધી ખરાશ થઈ ગઈ. બિલકુલ ખરાશ. હવે ઉપર જવાનું. સ્વર્ગ તો કે છે, સ્વર્ગ છે. ઉપર જઈએ કે નીચે જઈએ? કે ઉપર બાપો નથી, ઉપર તો આકાશ છે. બધે ફરિયા ઉપર બાપો નથી. અગર તમને આશાઓ રાખીને ઉપર અરજીઓ લખી લખ કરે છોકરા ને ઘેર. છોકરો થજો, મારે નોકરી મળજો, મારી મિલનો સારો ધંધો ચાલજો. એમ અરજીઓ કરે, પણ અરજીઓ બધી લોસમાં પડ્યો. ઓફિસમાં ગઈ, ઉપર કોઈ રહેતું જ નહીં. ફરીના સાયન્ટિસ્ટ પૂછે, તાર ભગવાનનું એડ્રેસ ઉપર નથી રહેતું તો ક્યાં રહેશે? કે તાર મારે કહેવું પડે, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એમાં છે આ તો ઋણાનું બંધ છે. માગતા વાળા આમ માગતા વાળા આવે તો ગમે નહીં, અને આમ આમ છે તે પોતાને ઘેર આવે તાર તરીકે આવે તાર ગમે એને. શું ગયા અવતાર મળું ના જોતો હોય તે આ અવતાર માં છોકરો થઈને આવ્યો હોય ને તે હોય બગાર ઘર ઘર મેં તો મળી જતો ત્યાં એમ નવા સંસાર. બીજું પદ બોલા, બીજું પદ ભાવ પ્રારબ્ધ કહેવાય. આમ જોયું આમ ફેરી પછી મને કહેલું શું તાલ બે પેલા જ લીધું અને આ પુસ્તક વાંચવા માં વિરાજ ના થઈ ગયા જ્ઞાન આપે એનો વાંધો નથી. એનો એની પાસે જાય બે ઉઠે વાત અમે જ્ઞાન લઈએ તો અમારી પણ એટલી સ્ટેજ ઊંચી થાય. અમે જ્ઞાન લઈએ તો અમારી પણ એ સ્ટેજ ઊંચી થાય કે છે પેલા પેલા કરતા પેલા મારા દ્વારા ફેર જ ના રહે. ફેર એટલો મારે છે તે મેં મારી દુકાનનો માલ વેચી દીધો બધો અને દુકાન ખાલી કરી તમારા દુકાન ખાલી કરવાની એટલો ફેર. તમારે જો વેચી ખાવાના ગોળ ફોળ જે પડ્યું હોય તે નિકાલ કરી નાખવાનો. મેં નિકાલ કરીને બેઠો એટલો ફેર. હા તો મારી જોડે બે સારું છું જો હું બેઠો ત્યાં હવે એ પદ ઊંચું મળે તારે ચિંતા બંધ થાય. ચિંતા કે બંધ થવી એટલે કે જેવી હેલ આ દુનિયામાં કોઈ પણ માણસ આ વર્લ્ડમાં કોઈ માણસ ચિંતા રહી થયેલો નહીં. શું કહ્યું તે હું ચિંતા રહી તમને કરું તારે થાય ને કહી મારી દશા બે સારું તારે થાય કેમને એમ થાય નહીં. ડાક્ટર ચિંતા રહી થયું છે કે થોડી રાખીશ થોડી ચિંતા ના દાદા રહીત કરું છું કે કશું નથી રાખવું કે હજુ ફોડ્યો ના હોય કાગળ તે પરમાનમાં ઉપાધિ થઈ ગયા ક્યાં આવ્યો પાછું તમારે બહુ ઇન્ટરેસ્ટ લફરા નહીં નહીં. આ બધા મોટા માણસ ને બહુ ઉપાધિ હું તો નિવૃત્ત જેવા થઈ ગયો નિવૃત્ત જેવા થઈ ગયા છે પૂર્વે ક્યારેય પણ સાંભળી ના હોય વાંચી ના હોય જાણેલી ના હોય અનુભવી ના હોય એવી આ અપૂર્વ વસ્તુ છે. શું છે સાંભળેલી ના હોય કોઈ દાડે આવું સાંભળેલું હોય ચિંતા ભાવ થયેલો નહીં કર્યો આચાર્ય નહીં થયેલો ચિંતા અહીં સંસારમાં રહે ને સંસાર મોક્ષે જાય તો હું બનતું છે પણ આ અપૂર્વ વસ્તુ છે. શું છે પૂર્વે ક્યારેય પણ ના સાંભળે. અમારી વાત જ બધી અપૂર્વ લાગે ને તમને ભાઈ, એમને હું સાંભળતા જ અંતર શાંતિ થઈ જાય. શું થાય? અને અમારી વાત ત્યાં જ ગણાય. ગમે તે નાત ના બેઠો હોય તો બધાને એડજસ્ટ થાય. શું કહ્યું? પક્ષા પક્ષી થી રહી હોય અમારી વાણી નિષ્પક્ષપાતી હોય. પક્ષપાત ના હોય કે ભાઈ આ જાય વૈષ્ણવ પક્ષ ના, શિવ પક્ષ ના, જૈન પક્ષ ના, કે મુસ્લિમ પક્ષ ના, એવું પક્ષ ના હોય. અહીં મુસલમાનો ને બેસે તો સરસ લાગે. એટલે આ અપૂર્વ વસ્તુ છે. ક્યારે પણ આ તો 10 લાખ વચ્ચે એક ફરવા પ્રગટ થાય છે. અક્રમ વિજ્ઞાન એક અવતારી બનાવે. એક અવતાર, એક અવતાર માં મોક્ષ થાય. અહીંથી જ મોક્ષ થઈ ગયો હોય પેલો, તો પેલો મોક્ષ થાય થાય. આપણે શી ઉતાવળ? અહીં જનક વિદેહી જેવી દશા થાય. પણ જનક વિદેહી ને જનક વિદેહી ને આખર તો થોડીક વધારે ઊંચી થાય. જનક વિદેહી ને જરાક ગભરામણ થતી ને, ત્યાર પાસે ગુરુ મહારાજ પાસે જવું પડતું હતું પૂછવા કે આમ કેમ થાય છે. તમારે મને પૂછવા નહીં આવવું પડે. બધું આઈને દર્શન કરવા આવવાનું, પણ પૂછવા નહીં આવવું પડે મને આમ થાય. તો જૈન આચાર્ય બધાને ગોતું પડે. અહીં તો જૈન ના સાધુ અમારી પાસે જ્ઞાન લે. મોટા મોટા સાધુઓ સાધુઓ કેવું, કારણ કે આ તો મોક્ષ નો છે. આવું હોય નહીં કોઈ દાડો. આ તો કલાકમાં મોક્ષ થઈ જાય. આવું હતું છે દુનિયામાં? અપૂર્વ વસ્તુ છે. આ તમારે સાંભળવામાં આવ્યું તે બહુ અજાયબી લાગે. સાંભળવામાં ના આવ્યું હોય એવું. પ્રથમ નૌકાર મંત્ર નો સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર એટલે બીજા લોકો બોલવાનો અધિકાર છે, પણ એ એકલો મંત્ર ના બોલાય. બીજા જે અહીંયા આગળ નમો ભગવતે વાસુદેવ નમ શિવાય બીજા જે જે મંત્રો હોય તે બધા ભેગા બોલવા જોઈએ. શું ભેગા બોલવા જોઈએ? હા, હવે એના પક્ષના લઈ બેઠા છે જુદા જુદા. નમ શિવાય વાળા જુદો લઈ બેઠા છે, નમો ભગવતે જુદો લઈ બેઠા. ભગવાને શું કહ્યું? આ મંત્રો ભેગા બોલજો અને ડેરો વેચી દેજો. તો મારા ડેરો તો વેચ્યો વેચ્યો, પણ મંત્રો વેચી દીધા. શું થયું? મંત્રો વેચ્યો. અને 11 છે શિવની ના જ જીવ માત્ર કે સાધુ હોય કે આચાર્ય હોય બધા બફાઈ રહ્યા. તમે બફેલા કે ચકરિયા બરહાડ માં બફાય એવું નહી કે? થોડા બાપુ પણ છે તારે. બિલકુલ નહીં બફાય. બફેલા ખરા ને? પછી કે છે સંન્યસ્ત મંત્ર એટલે શું? જ્ઞાની પુરુષો ને એકલો મંત્ર બધે ચાલે. સંન્યસ્ત જે સંન્યસ્ત થયેલા, તમે સંન્યાસી જોયેલા? લૌકિક સંન્યાસ આપડે ના ના કહીએ. આપડે ભગવાન અમારો ફેર નથી માં બહુ, પણ છતાંય સંન્યાસ કહેવાય. કારણ કે 4 ડિગ્રી ઓછી. બીજું શું પૂછવાનું છે? શુદ્ધાત્મા એટલે કેવો આત્મા, તેના ઉદાહરણ આપી સમજાવવા કૃપા કરો. આત્મા કેવો હોય છે? શુદ્ધાત્મા એટલે કેવો આત્મા, તેના ઉદાહરણ આપી સમજાવવા કૃપા કરો. આત્મા આત્મા કેવો હોય છે? તમે કેવો જાણો છો? ખબર નથી, ખ્યાલ નથી કયો. લોકો તે કઈ અત્યારે જે કલ્પના હોય કે સંતો કે કોઈ કેતા હોય કે અહીંયા અહીંયા છે આત્મા, અંગૂઠાના જેવો છે એનો આકાર, એવું બસ. એથી વધારે કશું જાણતો નથી. શાસ્ત્રો કે લોકો બધા એવું કે છે કે અહીંયા આગળ આત્મા છે ને અંગૂઠાના આકાર જેવો છે, એટલું જાણીએ જ છીએ. લોકો કે છે એમ અહીંયા આગળ હૃદયમાં છે. હા, કઈ સાયન્ટિફિક એનું કઈ જ્ઞાન નથી. સાયન્ટિફિક જ્ઞાન નથી એનું કઈ. અહીં ટોકડી વાગે તો કશું અસર નહીં થાય ને. ના ગમતા થાય આત્મા નહીં હોય તો અહીં પણ અસર થાય. જ્યાં ટોકડી વાગ્યો ને તો આત્મા છે. ટોકડી અને અસર થાય તો આત્મા છે. કેટલી જગ્યાએ અસર થાય? બધે બધે. આખું આખા દેહમાં જ, બોડીમાં જ આત્મા છે. શું છે? આખા દેહમાં. આ બધી લૌકિક વાત છે. અંગૂઠા જેવું એવું છે ને, એ આખો દેહ જ્યાં જ્યાં આપડે ટોકડી ખોઈ છે ને ત્યાં ત્યાં જ્ઞાન ખબર પડી જાય છે. ત્યાં આત્મા છે. શું છે? આને ટોકડી ખોઈ છે તો ખબર પડ્યા ને. તમે ખબર ને. અને વાળ કાપી દે તો ના દુઃખ ના થાય. આમ જરા વાળ ધીમે ધીમે આમ કાપી દેવા હોય. વાળમાં આત્મા નથી. મારું શું કહેવાનું? વાળમાં આ વધેલા નખમાં આત્મા નથી. વધેલો લોક આ જે નખ વધેલો છે એમાં આત્મા નથી. આ વાળમાં આત્મા નથી. બીજે બધે જો ટોંખડી ખોટીએ ને તો દુઃખ થાય તો આત્મા છે. ડાક્ટર કેટલી જગ્યાએ થાય દુઃખેશન? બધે છે, બધી જગ્યાએ. બધે આત્મા. હા, એવો આત્મા હતો છે. આવો અંગૂઠા જડો એ બધી. આ તો બધું લૌકિક વાતો બધી. અત્યારે તમે તેને આત્મા માનો છો? આ જગતના લોકો આ સાધુ છે ને તેને આત્મા માને છે. આજ હું જે છે હું, આજ હું, આજ આત્મા મારો. શું? ફક્ત ફક્ત સ્થિર થતો નથી. સ્થિર કરી સામાયિક કરીને કે છે. શું કે? સામાયિક કરી સ્થિર કરી. સામાયિક કરી સ્થિર કરીશ. અરે મન હોય આત્મા તો મિકેનિકલ આત્મા છે. શું છે? મિકેનિકલ. હા, તેલ નાખીએ ને તો ચાલે. તેલ ના નાખીએ તો નાખોરી બંધ કરી દીધું હોય તો મિકેનિકલ બંધ થઈ જાય. અને દર અસલ આત્મા તો આત્મા છે. એ તો અચળ છે. શું છે? પછી શું પૂછ્યું? સિમંદર સ્વામી એ કોણ છે તે સમજાવવા કૃપા કરો. સિમંદર સ્વામી હતા તીર્થંકર સાહેબ છે. તીર્થંકર સાહેબ છે તે બીજા ક્ષેત્રમાં છે. જે ક્ષેત્રમાં એથી જઈ શકાય નહીં. એ જ્ઞાની પુરુષને ફક્ત દર્શન થાય. અને તેના થ્રુ દાદા ભગવાન થ્રુ તેથી બોલીએ છીએ ને આપણે. તમારે મીડિયમ મીડિયમથી પહોંચાડ્યું છે તમારા દર્શન. નિંદા કરવી, કોઈના દોષ જોવા તે સારું નથી તે જાણતા હોવા છતાં આ વસ્તુ ટાળી શકાતી નથી. આનો ઉપાય શું? એ બધો ઉપાય અમે તેના ગુરુવાર બધો કરીએ છીએ. વિતરાગ એટલે શું તે સમજાવવા કૃપા કરો. વિતરાગ એટલે જેને કઈ પણ અમે ગાળ દઈએ તો દ્વેષ ના થાય ને, અને ભૂલ કરાય તો રાગ ના થાય. એ હોય વિતરાગ. આપ સમજવા, જેને ધંધો નથી કોઈ પણ પ્રકારનું, ધંધવાતીત છે એ વિતરાગ કહેવાય. રાગ દ્વેષ ના થાય, અને મારીએ તો એ દ્વેષ ના થાય. કેવું? મારીએ તો દ્વેષ. આપ સમજવા, વિતરાગ નો અર્થ સમજવા. અને વિતરાગ થાય તો જ મોક્ષ જાય ને. તો મોક્ષ જાય કોઈ. હા, અમે વિતરાગ ના માર્ગ પર તમને ચડાવી દઈએ. શું કહ્યું? શુદ્ધાત્મા. રાત્રે જાગતા વિસર્જી લાયા? એ તો ચાલુ જ છે. એ તો ચાલુ જ છે. મિશન તો ચાલુ જ છે. ના, પણ કેવી રીતે લાવીએ? મહેનત કરવી પડે. ક્ષમતા માટે મહેનત બી કરવી પડે. ગુરુ અંદર ક્ષમતા ઉત્પન્ન થઈ. કબીરજી નું એક છે. કબીરજી નું, કબીર આપ ઠગાઈએ ઓર ઠગે ન કોઈ, આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ હોય. આ સિદ્ધાંત વાસ્તવિક રીતે લૌકિક રીતે કોઈ દુનિયાદારી ને ગમતો નથી તો એ અસાર શું છે? સાચી જ આ વાણી છે. સાચી છે. આખી જિંદગી એ ધંધો મળેલો. પોતાને ઠગાવવાનું હોય તો ગમે કોઈને બધી દુનિયા બીજાને ઠગવાનું શું બરોબર. અમે આ અમે ભગવાન થયા છેતરી થયા છીએ, છેતરા છેતરા કર્યા છે અને છેતરે એને ગુણ માનું પાછું કે ભલભાઈ બહુ સારું થયું બા. નહીં તો આપણે 5,000 રૂપિયા આવે ને તો કોઈ છેતરે નહીં આપણને. હું તમે 5,000 રૂપિયા આપો ને તો તમે છેતરે નહીં કહે. મારી મારે આ જોખમદારી છે હું કહેલો. અને આ મૂર્ખા એમને એમ લેશે જોખમદારી કોણ લેશે? પોલીસ લોકો એમને એમ જોખમદારી લે. ડાક્ટર લેક ના લે તમારી કોઈ જોખમદારી લીધી? ઓફિસર કોને બનાવ્યા કે છે એવું છેતરી જાય છે? ગામડિયા પાછા છેતરી જાય છે? ગામડિયા પાછા છેતરી જાય? ગામડિયા છેતરી જાય પાછા કે પાછી ઉપરથી કામ ઓફિસર કોને? ઓફિસર કોને બનાવ્યો કે છે? એવું કે પાછા કઈ જાય કે આ અમને ઓફિસર કોને બનાવ્યો કે છે? છેતરાયા નહી તેનું કલ્યાણ થશે. જે છેતરવા ગયા છેતરી ના આવ્યા છે એનું કલ્યાણ થવાનું. અમે આખી જિંદગી છેતરાવાનો જ ધંધો મારેલો આખી જિંદગી. હા પછી શું કે ફોન પડ્યો તમને? કબીર તો બહુ છે, કબીર ની એક એક વાત હાથી માની. મંત્ર જ દાદા રામ કબીર છે. એક ફક્ત એક જ વાત હાથી ના માની એની. થોડીક બે ચાર વાતો હાચી છે એ માની નહીં. એ શું કે છે? ભૂખ લગે તબ કશું નહીં સુજે. શું કે છે? ભૂખ લગે તબ કશું નહીં. જ્ઞાન ધ્યાન સબ રોટી લે. શું કે છે? જ્ઞાન ધ્યાન સબ રોટી. ભૂખ લગે તબ કશું નહીં સુજે કે છે. કઈ ભૂજ પડતી પછી જ્ઞાન ને ધ્યાન રોટી સુરત કે છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ આગ લગો એ કોઠીમાં એ આપણે માનશો નહીં. શું કહ્યું? કોઠીમાં આગ લગાડશો? કબીરો તો કે આપણે માનવું ખબર પડે ને. એવું તમને સમજણ ભાઈ એ કોઠી એ જુદી ને તમે જુદા. સમજો ને? ખાવ પીવો તો તમને અડે નહીં. ખાવ પીવો તો તમને અડે નહીં. હા પછી શું કહેવા માટે? પતી ગયો તમારે ડાક્ટર? બસ સમાધાન થઈ ગયું. ફેમિલી ઘરના બધા માણસો બધા આવ્યા છે એના ભાઈ? જેનું બેન કઈ ગમે તું થોડું ઘણું? હા ગમે છે. પેલી વર્ષ આવી મુશ્કેલ છે ને. મારી પાડોશી બધા એમને રહી ગયા છે. બધા કે ખરા ભગવાન જેવા જ છે. અમે વાંધો નહીં ભગવાન જેવા પણ સારા ભગવાન થયા કે તેવા છે. પાડોશી લાભ નથી પામી ગયા બધા બી છે ને. અને એ ઠેઠ કલકત્તા સુધી ના લોકો લઈ ગયા લાભ લઈ ગયા. મહાભાગ્ય પ્રાપ્ત થાય છે, થઈ શકતું નથી. મહાભાગ્ય પ્રાપ્ત કારણ વેદાંત ચાર વેદાંત પૂરા થાય સર. ધીસ ઇઝ નોટ ધેટ કે હવે તે વેદાંત ની ઉપર એક જ્ઞાની પુરુષ હોય. એ જ્ઞાની પુરુષ એ થયેલા ના હોય. મને લોકો પૂછે કે તમે કેવી રીતે થયા ગયા છે? સર મારે કેવું કે ધીસ ઇઝ બર્થ નેચરલ. શું કહ્યું? બર્થ નેચરલ. ધીસ ઇઝ બર્થ નેચરલ. આ થયેલો નથી હવે તો નેચરલ ઉઘાડ થયેલો. સુરતના સ્ટેશન ઉપર શું થયું? સુરતના નહીં તો આ તો શું ગજું? આ તો આ જે પદ ઉપર બેઠો છું એ પદ નું ગજું ના હોય કોઈ કાળે. જે બધું બેઠો છું તો 1,000 પદ છે. 2,000 માણસ ને તમે આ મોક્ષ આપેલો છે. એમાં 3,000 માણસ ને મને નિરંતર એમને મન વશ વર્તે. મન વશ વર્તે છે. વર્લ્ડમાં કોઈને 2 માણસ નું મન વશ વર્તે નહીં. તમે સમજે? કારણ કે એનું પોતાનું જ મન વશ વર્તું ના હોય તો પછી બીજાનું ક્યાંથી વર્તે? અને અમને તો 3,000 માણસ ના મન વશ વર્તે. શું અજાયબી નહીં કોઈ દુનિયામાં સાંભળ્યું ના હોય એવી વસ્તુ છે. પેલા પીએચડી અને બારે આ સુખ ના લઉં તેલ ના મારો હાર વાર ને મારે હર વાર મારે એનું આમ શું કોઈ કોણ છે તકત રહી કોણ તો નથી કહ્યું એટલે હું નાદારી તારી તારા પોતાના ઝાડ પણ અમે નાદારી તક હા એ તો નાદારી જ કરી મારા બાપાએ નાદારી કરી એટલે અમે નાદારી મારે કેટલી પેઢી નાદારી જ કરીએ છીએ અમે નાદારી કરે પોતાના ઝાડ પડવાના ધ્યાનમાં પોતે કોણ છે એ જ ભણ નથી કેટલી હજાર બી તમારે રહેવા છે રમણભાઈ તમે કહો આવવાનું પણ રહેવા છે રહેવા છે તમારથી તમે આવવાનું બિલ ને પૂરો માં જાણતો હતો તે તો આ દશા હતી શબ્દો કઈ લેવા ના હોય શબ્દો તો જે આ પુસ્તક માં છે આ જે ડાયરી માં શબ્દો એ શબ્દો હોય બીજા નવા શબ્દો શું ભાઈ શબ્દો હું જાણું છું આ હું જાણું છું આ હું એવું મોટો ખરો મેં લક્ષ્મી બહુ જોડે મતભેદ પડ્યા કરશે શું જોવાનું તારા બાપ નું કપાળ શંકર ગણેશ બહુ જોડે મતભેદ પડે છે જેમ જોડે મધ્ય નહીં પડે ત્યાં મધ્ય પડે એટલે અમારે કયા પ્રમાણે કારણ કે શબ્દો કઈ શબ્દો નવી જાતના ના હોય શબ્દ જે શબ્દકોશમાં થાય ને ડિક્શનરીમાં તે જ શબ્દો હોય ને એની પાસે ભાવ જુદા હોય તેઓ એ શબ્દ તમારે જે જ્ઞાન કયા પ્રમાણે આજ્ઞા મળો ને એટલે શબ્દોથી પાપ બાળવાનું હોય છે શું હોય છે પાપ બાળવાનું અને કયા પ્રમાણે આજ્ઞા મળે એ કૃપાનો ફળ છે તો તમે લોકો પૂછે છે કે મોક્ષ તો કે બહુ અઘરો હોય ના મોક્ષ કોનું નામ કેવાય કે સહજ હોય કેવો હોય સુગમ હોય કેવું સુગમ હોય સોનાની બેડી સોનાની બેડી અને ખોટા કર્મ કરે તો સોનાની બેડી લોખંડની બેડી સારા કર્મ કરે તો લોખંડ સોનાની બેડી પણ બેડીથી બહાર ના જાય અને અમે જે જ્ઞાન આપીએ ને અમારી જોડે સમજણથી સમજી લે ને મુક્તિ થઈ જાય તો આ તો તમે જે જુઓ છો ને તે દ્રષ્ટિ જ મિથ્યા છે કેવી છે દ્રષ્ટિ મિથ્યા છે હા એ દ્રષ્ટિ સમ્યક થવી જોઈએ અને રોંગ બિલીફો કેટલી બેઠી છે કેટલી રોંગ બિલો દાદાની ટર્મિનોલોજી એટલે બહુ જુદી જ છે કે કોઈ ડિઝાઇન ના હોય ના તેથી અમે કહીએ અપૂર્વ છે અપૂર્વ એટલે પૂર્વ હોબળે ના હોય આવું ફ્રેક્ચર કરી આપવાનું એવું તો કોઈ જગ્યાએ હોબળ્યું નથી ના એટલે પૂર્વે હવે તેથી હું કહું છું પૂરે હવે ના હોય જોડેલું ના હોય વાંચેલું હોય નહીં આ નવું વિજ્ઞાન ઉભું થયું છે 10 લાખ હશે એક બધો થાય જવું એમાં જેની ટિકિટો મળી ગઈ તેનું કલ્યાણ થઈ ગયું પછી ખરી ભરી ગયું હવે મોક્ષ સરળ છે એને એનું કહેવા ભાવ તમને સમજણ પાડું આપણા બધા નવડાવવાનું હોય ગરમ પાણી તારે સિયાન દાડે તો શું કરવું પડે આપણે સિયાન દાડે નવડાવવાનો હોય અનંત અવતારથી આવી રીતે ભટકે ભટકે મરી ગયા છે શું કરું ચાચા પુરુષ ઓળખાય નહીં કારણ શબ્દો તો એના જ હોય મને કે દાદાજી આપણા જેવી પેલા ભાઈ બોલતા હતા અરે આ શબ્દો જે હોય ને પછી વળે નહીં એમાં જ્ઞાની પુરુષ બધે મુક્ત પુરુષ ઓપન દેશ એક મિનિટ બે મિનિટ નહીં એ 20-20 વર્ષથી તેમના દેહ ના સ્વામી ના હોય મનના સ્વામી ના હોય નહીં તો હમકો હમકો કયા કરે હમ જતું જ નહીં કોઈ હમ ના જાય કોઈ તમે એવું જ્ઞાની હોય ને પણ હમ જાય તમારે હમ દીઠેલા લોકો પુષ્કળ હે એ હમ ગમે નહીં તમને છે ને ક્યાંથી હમ નહીં ગમતું હોય મારી પણ હમને તારી પણ હમ મારો તારો નિકાલ કર્યા થાય તમારી પણ હમ તો છે જ હું હમ વારો હું તો આપણે ચારો હમ તો બોલે ચોપડો ચાલે વધારે લાંબો ચોપડો ચાલે ચોપડો લાંબો ચાલે એટલે કોક ખરો જ્ઞાની પુરુષ વળવા એકાદ કોક ખરો હોય, એકાદ અજોડ હોય, કારણ કે જોડીના સ્પર્ધા રહીત હોય. પુરુષ કહેવાય, ભગવાન કહેવાય, દેહધારી રૂપે પરમાત્મા કહેવાય, શું કહેવાય? વસ્તુ બને જ નહીં ને, આ તો લોકોને મારી ક્વોન્ટિટી ના હોય, કારણ કે 5000 માં અહીં ભેગો ના થાય. આ તો ગુપ્ત રાખીને બોલવું પડે, કારણ કે અહીં જે વાત કહીએ છીએ એ પબ્લિકમાં બોલીએ તો પબ્લિકને નુકસાન થાય, કારણ કે અલૌકિક વાત કરીએ ને, અલૌકિક લૌકિકમાં લઈ જઈએ, લૌકિક વાત ઊંધું સમજે બિચારા. એટલે બહાર તો અમને પૂછે ભગવાન છે કે નહીં, તો હું કહે છે ઉપર છે, કારણ કે એની એની ઉડતી ચિંતા તૂટી જાય બિચારાની. એનું જે ચિંતા છે આપણે આ ડાયરેક્ટ ચડાવી શકીએ ને, એમ પાછું એમ પાડી દઈએ કે શું? એટલે અમારે એની સ્થિરતા એમ ધ્યાન ધારવાથી અહીં જે ચઢવા આવે છે એનું, આ તો મુક્તિનો માર્ગ છે, આ તો અજાયબી છે, આવું બને નહીં. અમલભાઈ પૂછે છે કે ભગવાન ને કયો પ્રાણી વહલું છે, ભગવાન ને કયું પ્રાણી વહલું છે? મોર એમને બહુ વાલો કહેવાતો હતો, મોર એમને બહુ વાલું પ્રાણી કહેવાતું હતું. સાધુ બાવા હોય લોકોને ભટકાય ભટકાય કરે, આ તો તૈયાર માલ છે, અમે તો મોક્ષ નો અધિકારી માલ છે, પણ લોકો જાણતા નથી એટલે બધા ભટેક ભટેક કરાય, આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો. કોઈને આ વર્લ્ડ માં કોઈ એવો માણસ એમનો નથી જેને સંડાસ જવાની શક્તિ હોય. એ તો સંડાસ જવા અટકે તારે ખબર પડે ડાક્ટરો ને કે મારી શક્તિ નથી, સંડાસ અટકે તારે ખબર પડે ના પડે ડાક્ટર ને. હા તો સંડાસ જવાની શક્તિ નથી, ના કે આમ કરો તેમ કરો. લોકોને માદકતામાં ચડાઈ ચડાઈ મારી નાખ્યા છે લોકોને, હિન્દુસ્તાન લોકોને નવી ચિંતા ચિંતા આખો ધારો ચિંતા. આ ભાવ હોય સાધુ હોય બધાથી મારી નાખ્યા લોકોને. આ તો મોક્ષના અધિકારી લોકો જીવો છે, આ તો ભારત દેશના લોકો કહેવાય, શું કહેવાય? એને પાછું આ ખાડા માંથી આ ખાડા નાખે નઈ આલુ આ તોફાન મારી છે અનંત અવતાર થી ભટાઈ ભટાઈ પોતે શું કરે છે એનું કરવાની શક્તિ કેટલી છે તે જ ખબર નથી. શું કરો છો તમે? સવારે ઉઠો શું કરો છો? સવારે ઉઠો છો? તમે ઉઠો છો? આ તમામ જે પણ લાગે છે કાઉટ રાખ બની ના હતા. આ તમામ ચિત્ર જાગે છે કે છે? આતમરામ ચેતનરામ જાગે છે. ના ના ઉઠાવે કોણ ઉઠાવે? સવાર વૈરામ ભગવાન દર્શન કરવા, ભગવાન દર્શન કરવા, આરતી કરવા. આ કોણ ઉઠાડે છે તે ભાન નથી, એટલે ઘડિયાળ નું પેલું, એ ઘડિયાળ પેલું મૂકે, ઘંટડી મૂકે. મતભેદ એટલે થોડા મતભેદ જોડે અથડાવ એમના મતભેદ મતભેદ નો સાચો અર્થ શું? ભીત જોડે અથડાવવું એ મતભેદ. કેટલા વખત ભીત જોડે અથડાતા છે લોકો? આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો, પડે નથી. મને ક્યાં ગંબા હોય તમે નાલાયક છો તો હું કઉ આ ત્યાં કહ્યું તો મને સારું થયું, સમજણ પડી ને તો મને ખબર જ નથી ને આટલું ત્યાં જ્ઞાન મને સમજણ પડી તો હું આ તપાસ કરી કે કયો આગળ નાલાયક થયું તપાસ કરીશ. ફૂલા ચડાવે તમે ભગવાન છો તો તે બરોબર છે, તું આ કહું તો તે બરોબર છે. તને સમજણ પડે એવું જેવું દેખાય એવું કે ને માણસ કેવું કે એને જો આખે દેખાય એવું કે તો અરે કોઈ કે તમે ચોર છો તમે કહો સી રીતે તો મને સમજણ પડે. ત્યાં આ તમારે કોટી પાસે લખ્યું છે કે આ ચોર છે એવું લખેલું સર, મારે તપાસ કેવું પડે આ પાસે લખ્યું તે મને સમજણ પડી ને શું. આ તો ભટકાય ભટકાય મારે લોકોને ને એના અહીંયા કાયમ દુઃખ છે રહેશે આ લોકો. તેથી આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું તે લાખો માણસો કેટલા માણસો ને ફરી પાછો ધર્મ સેટલ થાય છે. આ ધર્મ જ નહીં, આ બહાર ચાલે છે ધર્મ જ નહીં. આ તો આ કુવા દિન પેલા કુવા પૂરે છે, ધર્મ જ નહીં ને ધર્મ. ભાગ્યાચાર પોતાના હાથમાં નથી, નહીં તો આ લોકો બધાના ભાગ્યાચાર સારા હોય. આખો સારો કકરાટ કકરાટ કલેશ કલેશ મતભેદ મતભેદ ને કહે છે હું ધર્મ કરું. કોનો ધર્મ કરું? હું અધર્મ કરી અધર્મ કરી રહ્યા છે તેને ધર્મ કહેતા આ લોકો. અધર્મ ને ધર્મ કહે છે. બોલો ચાર પારા બોલ પારા આવે ખરો તમે બધા ભર્યા ભર્યા. આવું કેમ ચાલ્યું છે કે છે? આવું બધું કેમ ચાલ્યું છે? આવું આ કળિયુગ ને જે કળિયુગ ના લફરા આવા હોય ને બધા કળિયુગ એટલે બધા પ્રપંચી લોકો એ બધું ઊભું કરેલું તોફાન. તો અમે સારા માણસો છે એવું નથી, એવું નહીં. હિન્દુસ્તાન દેશ છે તે ત્યાં કઈ 10% સારા ખરા, પણ સારા બોન નહીં, બોન વગર ના બગડે ને કશું બોન નહીં. શાસ્ત્ર નું બોન નહીં, એમ પુસ્તક બે વાંચી લોકો બેસી ગયો બગડે ને. આ જગત ચા ધારે ચાલે છે, ભગવાન શું છે એવું કશું કોઈ જાતનું બોન નહીં લોકો ને. ગુરુ થઈ બેઠા લોકો હવે ગુરુ ગુરુ કિલ્લી વગર નાથ પાસે તે ગુરુ કિલ્લી એટલે ગુરુ એટલે ભારે ભારે એટલે અવશ્ય ડૂબે અને એની જોડે બેઠા તે ડૂબે. ગુરુ એટલે ભારે કહેવાય, ભારે એટલે અવશ્ય ડૂબે. શું થાય? અને એની જોડે બેઠા એ બધા ડૂબે. એ ભગવાને કહ્યું કે ગુરુ કિલ્લી લઈને બેસજો. ગુરુ કે એમ કહ્યું કે ગુરુ કિલ્લી સાથે રાખી તો ડૂબશે નહીં. અમે કોઈ ગુરુ થયેલા નથી કોઈ નહીં. અમે તો આખા જગત ને ગુરુ કરી બેઠા છીએ. શું છે? આખા જગત ના જીવ માત્ર ઝાડ પાન બધું જીવ માત્ર ને ગુરુ કરી. અમે ગુરુ નથી. ગુરુ એટલે ભારે અવશ્ય ડૂબે હું. અને જોઈ દે એના તે ડૂબે. અને આ બધું આખું જગત ડૂબ્યા જ કરે છે. વિચારો ને તો અહીં ગુરુ મળ્યા નહીં. એ ગુરુ પાસે પડે ડૂબ્યો. એના કરતા ઘેર રહેતો ને મને. શું કહ્યું? હા, એટલે આ લોકો ભટકાય. મારા કયું લે લઈ રહે. કયું સતયુગમાં સારું હતું. બીજા યુગમાં સારું હતા. કયું પછી ભટકાય મારા ભવાન વગર ના થાય. એ કોઈ બાવો એવો ભવન વાળો હતો. ચોખ્ખા માણસ હોય છે. જૈનોમાં ઘણા ચોખ્ખા હોય છે. સ્ત્રીઓના ત્યાગી હોય છે. લક્ષ્મીના ત્યાગી હોય છે. પણ આ આનું જ્ઞાનનું ભાન નહીં ને.